એણે ચ હસે તમ યસ્યાસ્તે વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ દ્રોણામ પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 24મો. શ્રી નારાયણ ઉવાચ. અથ જ્ઞાન સ્વરૂપમ તે વચમિ સાંખ્યેન સુનિશ્ચિતમ ક્ષેત્રાદિ જ્ઞાયતે યેન તજ્જ્ઞાનમ હિ નિરુચ્યતે. વાસુદેવઃ પરમ બ્રહ્મ બૃહત્યક્ષરધામની આદાવેકો દ્વિતીયો બુન નિર્ગુણો દિવ્ય વિગ્રહ. ભગવાન નારાયણ કહે છે નારદજીને કે એકાંતિક ધર્મમાં ધર્મનું સ્વરૂપ કહ્યું, ત્યારબાદ હવે જ્ઞાનનું સ્વરૂપ કહે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર જ્યારે સિદ્ધ થાય ત્યારે એકાંતિક ધર્મ છે એ સિદ્ધ થયો એમ કહેવાય. એમાં વર્ણ અને આશ્રમના અનુસંધાને ભગવાન નારાયણે ચારેય વર્ણ, ચારેય આશ્રમ એમના ધર્મો એ અત્યાર સુધી કહ્યા. હવે જ્ઞાન છે એ કેવું હોવું જોઈએ? જ્ઞાનનો અર્થ એ માત્ર માહિતી કે જ્ઞાનનો અર્થ માત્ર જાણકારી એટલો નથી. જ્ઞાન એટલે અનુભૂતિ. જાણી અને પછી અનુભૂતિ કરવી, જાણી અને એમનો સાક્ષાત્કાર કરવો એ જ્ઞાન કહેવાય. મહારાજે પણ શિક્ષાપત્રની અંદર કહ્યું કે જીવ, ઈશ્વર અને માયા આ ત્રણના રૂપને જે રૂઢી રીતે જાણવું એટલે તત્વે કરીને જાણવું તેને જ્ઞાન કહીએ. આ અધ્યાયની અંદર ભગવાન નારાયણ એ ત્રણેયના સ્વરૂપને સૃષ્ટિ પ્રકરણથી નિરૂપણ કરે છે. સૃષ્ટિ પ્રકરણ આવે એટલે પરમાત્માનું સ્વરૂપ પણ આવી જાય, સૃષ્ટિ પ્રકરણની અંદર માયા પણ આવી જાય અને સૃષ્ટિ પ્રકરણની અંદર જીવાત્માઓ પણ આવી જાય. એટલે ત્રણેયના સ્વરૂપને સૃષ્ટિ પ્રકરણથી કહે છે કે જ્યારે સૃષ્ટિનો સર્ગ નહોતો થયો એટલે કે સૃષ્ટિનું સર્જન નહોતું થયું, અનંત કોટી બ્રહ્માંડો એ જ્યારે પુરુષોત્તમ નારાયણના એક રોમને વિશે વિલીન હતા એ વખતે અક્ષરધામને વિશે પરમ બ્રહ્મ વાસુદેવ નારાયણ પુરુષોત્તમ નારાયણ અને આપણે કહીએ કે આપણા મહારાજ સ્વામિનારાયણ એ ધામને વિશે બિરાજમાન હતા ત્યારે એ એકલા જ હતા, સ્વરાટ થકા વિરાજમાન હતા. તમામ મુક્તોને પણ પોતાના સ્વરૂપને વિશે અંતર્ભાવ કરી જેને આત્યંતિક પ્રલયની અવસ્થા કહીએ, એવી અવસ્થામાં પુરુષોત્તમ નારાયણ એકલા સ્વરાટ થકા વિરાજમાન હતા. સ્વરાટનો મતલબ એમ કે એકલા, સ્વતંત્ર, એમ સ્વતંત્ર. અદ્વિતીય એ પુરુષોત્તમ નારાયણ કેવા હતા? તો કે એક અને અદ્વિતીય, એમના સમાન બીજા કોઈ નહીં. ન તત્ સમભ્યતિકશ્ચ, એના સમાન કોઈ ન હોય તો એનાથી અધિક તો ક્યાંથી હોય? એટલે શાસ્ત્રકારોએ બહુ સરસ કહ્યું કે એમના સમાન પણ કોઈ નહીં અને એમનાથી અધિક પણ કોઈ નહીં. કારણ કે એ જ અંતિમ તત્વ, એમાંથી જ બધાનું સર્જન, પછી એમનાથી અધિક બીજું કોણ હોય? એટલે અદ્વિતીય કહ્યા. નિર્ગુણ માયાના જેટલા પણ ગુણ છે, સત્વાદિક પ્રાકૃત ગુણોએ રહિત દિવ્ય વિગ્રહ એટલે તેજસ્વી સ્વરૂપે, જે હમણાં આગળ આપણે ધામનું વર્ણન જોયું ને એમાં જે વર્ણન કર્યું, એવા સ્વરૂપે ભગવાન નારાયણ છે એ બિરાજમાન હતા. અને એ આત્યંતિક પ્રલયમાં કાર્ય સહિત મૂળ પ્રકૃતિ, કાળ પણ અક્ષર તેજની અંદર વિલીન થઈ અને જેવી રીતે પ્રકાશ સૂર્યના પ્રકાશમાં રાત્રિ છે એ વિલીન થઈ જાય, એવી જ રીતે એ પુરુષોત્તમના સ્વરૂપને વિશે પ્રકૃતિ કાર્ય સહિત, કાળે સહિત, અક્ષરે સહિત, એ બધા જ પુરુષોત્તમ નારાયણના તેજમાં, સ્વરૂપમાં, દિવ્ય વિગ્રહમાં વિલીન હતા. અર્થાત કોઈ નહોતો, આત્યંતિક પ્રલય હતો. એ વખતે આત્યંતિક પ્રલયનો અંત આવ્યો ત્યારે પુરુષોત્તમ નારાયણને એવું થયું કે હવે સૃષ્ટિ થાય તો સારું, એવો સંકલ્પ થયો. એવા સંકલ્પની સાથે મહારાજે વચનામૃતમાં કહ્યું, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, પ્રથમ પ્રકરણનું 41મું. એ સંકલ્પ છે, હું એકલો છું. અહમ એકહ બહુશ્યામ, હું અનંત રૂપે થાઉં. પ્રજાયેય પણ કેવી રીતે? પ્રજાના સ્વરૂપે, એક એક વ્યક્તિના સ્વરૂપે. આવો જ્યારે પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો તો તરત જ એમના માટે બ્રહ્માંડની રચના કરવી પડે, કારણ કે સીધા જીવાત્માઓને પ્રગટ કરીને મૂકવા ક્યાં એમ. એટલે જેવી રીતે પૂર્વકાળમાં બ્રહ્માંડો હતા, એ બ્રહ્માંડોની રચના કરવા માટે માયા અને કાળ, મહામાયા અને મહાકાળ એ ભગવાનના સ્વરૂપમાંથી આવિર્ભાવને પામ્યા એટલે પ્રગટ થયા. અને કાળ એ ભગવાનની શક્તિ કહેવાય. વાસુદેવ ભગવાન એમના, અને અક્ષર એ પણ એમાંથી પ્રગટ થયા. અને કાળ છે એ માયાને ક્ષોભ પમાડે છે, એટલે કાળનું સ્વરૂપ કહ્યું. મૂળ માયા જ્યારે ભગવાન વાસુદેવ નારાયણમાંથી પ્રગટ થયા, મહાકાળ છે એ પ્રગટ થયા, તો પહેલાં મહાકાળ પ્રગટ થયા અને ત્યાર પછી મહામાયા છે એ પ્રગટ થયા. કારણ કે કાળ એટલે સમય, અને જે સમયે પ્રગટ થયા ત્યારથી કાઉન્ટડાઉન ચાલુ થઈ જાય ને. આપણે જ્યારે પ્રગટ્યા આ પૃથ્વી ઉપર ત્યારથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયો કે હવે આટલા દિવસ, કે હવે આટલા શ્વાસ લેવાશે એમ. એટલે કાળ છે એ સમય છે, એ બધાના સમય મર્યાદાઓને નક્કી કરે છે. એટલે સર્વપ્રથમ બ્રહ્માંડની રચના થાય એટલે સર્વ પહેલાં કાળ, એ ભગવાનની શક્તિ, એ પ્રગટ થઈ, અને ત્યાર પછી મહામાયા પ્રગટ થયા. અને એ અક્ષરાત્મના એટલે કે અક્ષરના એક અંશમાંથી પ્રગટ થયા. એટલે આનો અર્થ એવો થયો કે પુરુષોત્તમ નારાયણમાંથી અક્ષર પ્રગટ થયા, અક્ષરમાંથી કાળ પ્રગટ થયા, અને અક્ષરમાંથી માયા પ્રગટ થઈ. જ્યારે અક્ષરમાંથી આ બધું પ્રગટ થયું ત્યારે પુરુષોત્તમ નારાયણ છે એમને તો ખાલી સંકલ્પ કર્યો કે આવું થાય, એકોહમ બહુશ્યામ પ્રજાયે. એટલે પુરુષોત્તમ નારાયણના એક અંશમાંથી પ્રગટ થયું એમ નહીં, પણ અક્ષરના એક અંશમાંથી આ બધું પ્રગટ થયું, અક્ષર બ્રહ્મના એક અંશમાંથી. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, એમના એક અંશમાંથી આ બધું પ્રગટ થયું. મહારાજે મધ્યના 42મા વચનામૃતમાં, કુંચીનું વચનામૃત છે, સગુણ નિર્ગુણપણાનું વચનામૃત છે, એમાં આ વાત સ્પષ્ટપણે કહી છે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ સ્વામીએ આ વાત કરી છે. સ્વામી કહે કે પુરુષોત્તમ છે ને તો કોઈને માયામાં જોડતા જ નથી. આ તો પુરુષોત્તમનો સંકલ્પ જાણી અને એમાંથી અક્ષર પુરુષ છે એ પોતે પ્રગટ થઈ અને પછી સૃષ્ટિનું સર્જન કરે છે. પણ પુરુષોત્તમ છે એ કોઈને સીધી પ્રેરણા નથી કરતા કે તમે આવડો આ કરો એમ. કારણ કે એમને ખબર છે કે આ કરાય, એમનું કામ તો કલ્યાણ કરવાનું છે, મુક્તિ કરાવવાનું છે, નહીં કે જીવાત્માઓને અથવા તો અક્ષરપણાને પામેલા એવા મુક્તાત્માઓને માયાને સાથે સંલગ્ન કરવાનું, એવું કામ પરમાત્માનું નથી. એટલે જ્યારે કાળ છે એ પ્રગટ થાય ત્યારે માયા છે અને ક્ષોભ પમાડે છે. ક્ષોભ પમાડવાનો અર્થ સંકોચ અને વિકાસ અવસ્થા. અને આ બધું જ અક્ષરના એક અંશમાંથી થાય છે. હવે જ્યારે અક્ષરના એક અંશમાંથી આટલું બધું કાર્ય થતું હોય તો પુરુષોત્તમ કેટલા સામર્થ્યશાળી. અનંત કોટી બ્રહ્માંડોની રચના એક અક્ષર બ્રહ્મ પોતે કરે તો એ પુરુષોત્તમ નારાયણ છે, એમની શક્તિ કેટલી. આપણે જેમ એક કોઈ કંપની સ્થાપીએ અને એક કંપનીમાં એક મેનેજર હોય અને એ મેનેજર જો સેંકડો કંપનીઓ સ્થાપી શકે એવા સક્ષમ હોય તો એના માલિક છે એ કેટલા સક્ષમ હશે ભાઈ. આપણા સત્સંગ પ્રિય સ્વામી છે, એમને માઇક્રોસોફ્ટમાં એક પ્રોજેક્ટ કરવાની ઈચ્છા હતી. કોલેજના છેલ્લા વર્ષમાં હોય ને ત્યારે પ્રોજેક્ટ ઇન્ટર્નશીપ માટે આવે, તો એમણે એવો વિચાર કર્યો કે આપણે માઇક્રોસોફ્ટના જઈને ઇન્ટર્નશીપ કરવી એમ, અલગ અલગ જગ્યા પર કરીએ કંઈ. પછી ત્યાં હૈદરાબાદની અંદર હાઈટેક સિટી છે, બધી આઈટી કંપનીઓની ઓફિસો ત્યાં છે. એ માઇક્રોસોફ્ટનું જે ઓફિસો હતી એ જગ્યા પર ગયા તો દરવાજા ઉપર જે સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો એ સિક્યુરિટી ગાર્ડ ફોરેન ઇંગ્લિશ બોલે. બોલો, સિક્યુરિટી ગાર્ડ ફોરેન ઇંગ્લિશ બોલે. ઘડીક વાર તો આ સત્સંગ પ્રિય સ્વામી પોતે બોર્ન અહીંયા રાજકોટના અને પછી ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી ભણેલા, થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ, એનું ઇંગ્લિશ ખૂબ સારું. હવે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં હોય અને એમને 12મું ભણ્યા પછી એટલે કોલેજમાં એન્જિનિયરિંગ કર્યા પછી એ ત્યાં ગયા તો સિક્યુરિટી ગાર્ડ જે રીતે ઇંગ્લિશ બોલતો હતો એ જોઈને આ હદપ્રભ થઈ ગયા કે અરે આનો ગાર્ડ આટલું ઇંગ્લિશ બોલે છે, મસ્ત, જેવું મને નથી આવડતું. આપણી વેબસાઇટની અંદર બધું મેટર એ ટાઈપ કરતા હતા ને એ લખતા હતા, કેટલું ઇંગ્લિશ એનું સારું હતું. તો એને એવું થઈ ગયું કે આ માઇક્રોસોફ્ટનો સિક્યુરિટી ગાર્ડ છે આવું ઇંગ્લિશ બોલે છે, તો પછી માઇક્રોસોફ્ટના એન્જિનિયરો તો કેવું ઇંગ્લિશ બોલતા હશે, અને માઇક્રોસોફ્ટના એન્જિનિયરો જો આના કરતાં સારું ઇંગ્લિશ બોલતા હશે તો એના મેનેજરો કેવું બોલતા હશે, અને એનો માલિક તો આ બધું અનુમાન થઈ શકે કે નહીં. પછી તો એને ઇન્ટરવ્યૂ આપ્યું પાસ થયા અને માઇક્રોસોફ્ટે ઓફર પણ આપી દીધી, પણ એમણે પછી ઇન્ટર્નશીપ કરી લીધી, પછી સાદું થઈ ગયા. વાત તો આપણે એમાંથી કરીએ છીએ કે એક માઇક્રોસોફ્ટના બોડીગાર્ડ અથવા તો કહીએ કે સિક્યુરિટી ગાર્ડ એ જો આટલું સરસ ઇંગ્લિશ બોલતા હોય ને એના આધારે આખી કંપનીનું મૂલ્યાંકન થતું હોય તો અહીંયા અક્ષર બ્રહ્મ છે એમના એક અંશમાંથી જો અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થતું હોય અને એ એટલા સક્ષમ હોય તો પુરુષોત્તમ નારાયણ કેટલા સક્ષમ. અને અક્ષર બ્રહ્મ એટલે કોણ? તો કે જ્યારે આપણે ધામનું વર્ણન થયું હતું ત્યારે પુરુષોત્તમ નારાયણ, અને પુરુષોત્તમ નારાયણનું જે તેજ છે એ તેજ ચિદાકાશ, અને અક્ષર બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ એવું આગળ વાસુદેવ મહાત્મ્યની અંદર ધામના વર્ણનમાં આવ્યું. તો એ અક્ષર બ્રહ્મ આટલું સક્ષમ છે. તો અક્ષર બ્રહ્મ જેમાંથી પ્રગટ થયા, અક્ષર બ્રહ્મ જેમના આધારે છે, એ કેટલા સક્ષમ હશે, એ કેટલા સામર્થ્યશાળી હશે. પુરુષોત્તમ નારાયણના એક અંશમાંથી આપણે એમ કહીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય, પણ એ તો અક્ષર બ્રહ્મના એક અંશમાંથી થાય તો પુરુષોત્તમ નારાયણમાંથી તો થાય જ. અને અક્ષર બ્રહ્મના એક અંશમાંથી અનંત કોટી બ્રહ્માંડો જે સર્જન થવાનું કહ્યું છે એટલા માટે કહ્યું છે, કારણ કે પુરુષોત્તમ નારાયણ છે, અખંડ છે, અચ્યુત છે. જો આપણે એમ કહીએ કે એક અંશમાંથી ઉત્પન્ન થયા તો એનો અર્થ એમ થાય કે એક અંશ આમ નોખો પડ્યો એવું કંઈક, અથવા તો એમાંથી પ્રગટ થયા એમાંથી, તો સંકોચ વિકાસ અવસ્થા પુરુષોત્તમ નારાયણને વિશે થઈ, એવું નથી થતું. અને એવું ન થાય એટલા માટે જ પુરુષોત્તમ નારાયણ અખંડ અને અવ્યય રહે એટલા માટે જ પુરુષોત્તમ નારાયણનું જે આ તેજ છે, જે અક્ષર બ્રહ્મ કહેવાય છે, એ તેજમાંથી પ્રગટ થયા એમ કહેવાય. હવે એ તેજ કેવું કહ્યું? તો કે અધો ઉર્ધ્વ સીમાએ રહિત, બધી જ જગ્યાએ વ્યાપેલું છે, અહીંયા પણ છે ને, અક્ષરધામમાં પણ છે, બધી જ જગ્યાએ, એટલે એનાથી બારું કંઈ છે જ નહીં. હવે જ્યારે એનાથી બારું કંઈ નથી એટલે એની અંદર જ બધું થાય છે. આપણા પેટની અંદર કેટલાય બેક્ટેરિયા જન્મે ને કેટલાય મરી જાય કાંઈ ખબર છે આપણને? આપણા બ્લડની અંદર કેટલાય સેલ નવા ઉત્પન્ન થાય છે ને કેટલાય જૂના સેલ ડેડ થઈ જાય કાંઈ આપણને ખબર છે? કોઈને હોય તો કહેજો, દરરોજ ગણતરી હોય. નાના આંતરડામાં દર પાંચ દિવસે અંદરની જે આપણી સ્કિન હોય ને, અંદરની સ્કિન ઇન્ટરનલ, હે આ સ્લેશ, તો એ આખે આખી બદલી જાય છે. બોલો, દર પાંચ દિવસે. આપણે ગમે એવું જમીએ બરાબર, પછી એ બેક્ટેરિયાઓ એમાં ઉત્પન્ન થાય, એ બધું કરે અને વળી પાછું બધું બહારું નીકળી જાય. બોલો, બધું અંદર જ થાય છે, ચામડીનું એમ જ છે. 7 વર્ષની અંદર આખે આખું શરીર હાડકાંઓ સહિત બદલી જાય. 7 વર્ષ પહેલાં જે હાડક્યું હતું એ હાડક્યું 7 વર્ષ પછી ન હોય, એક સેલ પણ ન હોય હાડક્યાનું, બધે બધું જ. તો ક્યારે ડિસ્ટ્રોય થાય છે ને ક્યારે નવું બને છે કંઈ ખબર પડતી નથી, પણ બધું પાછું થાય છે આની અંદર જ. તે એવી જ રીતે અક્ષર તેજને વિશે, અક્ષર બ્રહ્મને વિશે અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય છે અને અનંત કોટી બ્રહ્માંડોનો લય થાય છે કંઈ ખબર પડતી નથી. એ સાહજિક રીતે પ્રોસેસ ચાલ્યા જ કરે છે. આગળ કહે છે કે તસ્યા પ્રધાન પુરુષ કોટ્યો જગનીરે મુને યુજ્યંતે સ્મ પ્રધાનેસ્તે પુરુષાશ્ચેશ્ચયા પ્રભો. હે નારદ મુને, તેવી મહામાયા થકી કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. મહામાયા જે શક્તિ પ્રગટ થઈ, મહા મૂળ માયા જેને કહીએ, મહામાયા કહીએ, એમાંથી અનંત કોટી પ્રધાન અને પુરુષ એ ઉત્પન્ન થયા. તેમાં જે પુરુષો હતા તે વાસુદેવની ઈચ્છાથી પ્રધાન સાથે અલગ અલગ, પ્રધાન એટલે માયા, પણ મૂળ માયા કરતાં અલગ એમ, એમની સાથે જોડાઈ ગયેલા એ પ્રધાન પુરુષો, એમણે માયાને વિશે ગર્ભધારણ કર્યો, ગર્ભાધાન થયું, અને પ્રધાનોની અસંખ્ય પુરુષ, એક એક પ્રધાન પુરુષ, એમણે એક એક બ્રહ્માંડનું સર્જન કર્યું. એટલે અનંત કોટી પ્રધાન પુરુષ. એટલે આનો અર્થ એવો થયો કે મૂળ માયા અને મૂળ પુરુષ જે છે એ અનંત કોટી બ્રહ્માંડના ધણી, એમના થકી પ્રધાન પુરુષ થયા એ અનંત કોટી થયા. એટલે એક એક બ્રહ્માંડના ધણી, એટલે એક પ્રધાન પુરુષ એ એક બ્રહ્માંડના ધણી. આનો બીજો અર્થ એવો કરવો તો એમ કરાય કે મૂળ પુરુષ અને મૂળ માયા છે એ કાઉન્ટ કરીએ તો એમ કે સુપર એડમિન અને એના નીચેના બધાય મેનેજર એમ, અને પછી એના નીચે બાકીનું બધું, એટલે કે જે પ્રધાન પુરુષ છે એ એક એક કંપનીના એક એક માલિક એમ, અને ઓલા ઓનર, આમ તો મૂળ ઓનર ભગવાન પણ આપણે ત્યાંથી ગણીએ તો એમ. આદવ જગને મહાંસ તસ્માન પુંસો વિર્યા હિરણમયાત, અને સર્વપ્રથમ એ પ્રધાન પુરુષોએ શું કર્યું તેમાંથી એક બ્રહ્માંડની વ્યવસ્થા છે એ કહીએ, આવીને આવી રિપ્લિકા બધા બ્રહ્માંડની અંદર છે એમ. સિમિલર પ્રોસેસ, સર્વપ્રથમ પ્રધાન પુરુષે મહત્તત્વ, હિરણમય એવું મહત્તત્વ એમનું સર્જન કર્યું. મહત્તત્વ એટલે એલિમેન્ટ, જે એલિમેન્ટમાંથી બધા જ એલિમેન્ટ, બધા તત્વો છે એ સર્જન થાય છે. આપણા શરીરનું સંચાલન કરનારા જે તત્વો છે એમનું સર્વપ્રથમ સર્જન થયું. એ મહત્તત્વમાંથી અહંકાર, ત્રણ પ્રકારનો અહંકાર છે એ થયો. એ અહંકાર ત્રણ પ્રકારનો શેના આધારે થયો, તો કે ત્રણ ગુણના આધારે થયો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે સત્વ અહંકાર, રાજસ અહંકાર અને તામસા અહંકાર એવું કહ્યું. એમાં તામસ અહંકાર છે એમાંથી પંચ તન્માત્રા થઈ, બાકી બધું થયું આ શોર્ટમાં કહે છે. એટલે એ પંચ તન્માત્રામાંથી પંચભૂત થયા, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એમની સાથે દસ ઇન્દ્રિયો એ રાજસા અહંકારમાંથી થયા. બુદ્ધિ એ સહિત દસ ઇન્દ્રિયો છે એ રાજસ અહંકારમાંથી, સત્વ અહંકારમાંથી એટલે કે સત્વગુણમાંથી ઇન્દ્રિયોના દેવતા અને મન એમનું સર્જન થયું. સામાન્ય રીતે એ બધાની જે જે નામ કહેવાયા એ બધી સંજ્ઞાઓ અપાણી, અને એ પ્રમાણે એમના દેવતાઓ છે એ પણ થયા. જેમ કે આપણે મન છે તો મનના દેવતા ચંદ્રમા કહેવાય, આંખ છે આંખના દેવતા સૂર્યમાં કહેવાય, એવી રીતે દરેક ઇન્દ્રિયો અને એ ઇન્દ્રિયોનું સંચાલન કરનારા એક એક દેવતાઓ. ઇન શોર્ટ કે સોફ્ટવેર અને સોફ્ટવેરનો પ્રાણ એવી ઇલેક્ટ્રિસિટી એમ, બરાબર. હાર્ડવેર તો હજી પંચભૂત થશે એટલે એની સાથે સાથે હાર્ડવેર થશે. આવી રીતે જ્યારે સર્જન થયું ત્યારે ભગવાન વાસુદેવથી પ્રેરણા પામેલા, એટલે કે એમની ઈચ્છાથી, સ્વસ્વ અંશે ઈશ્વરમ વપુહુ, દરેક ઈશ્વરો છે એ પોતાનું શરીર છે એમને પ્રાપ્ત કર્યું. અને એ ઈશ્વર એટલે કોણ, તો કે આ બધા જેટલા ઇન્દ્રિયો અંતઃકરણ થયા ને એમનું પંચભૂતનું એક શરીર થયું. મહારાજે મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં કહ્યું કે વિરાટ નારાયણ એમનું સ્થૂળ શરીર તૈયાર થયું, એમનું સૂક્ષ્મ શરીર તૈયાર થયું અને એમને વિશે આત્માનો પ્રવેશ થયો, એમ છતાંય વિરાટનું સ્થૂળ શરીર ઊભું થવા સમર્થ થયું નહીં. એટલે સૌથી પહેલો પ્રધાન પુરુષનો પહેલો પ્રોજેક્ટ બધા તત્વોનું સર્જન કરી, અને પછી એ તત્વને એસેમ્બલિંગ કરી, ઇન્ટિગ્રેટ કરી અને એક શરીર તૈયાર કર્યું. એ શરીર એટલે ઈશ્વર, એ કયા ઈશ્વર, તો કે વિરાટ નારાયણ રૂપ ઈશ્વર. એમને વિશે વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો, એટલે વાસુદેવેન પ્રેરિતા. વાસુદેવ ભગવાને જ્યારે એમના આત્માને વિશે પ્રવેશ કર્યો, પ્રવેશનો અર્થ આપણે આગળ કરી ગયા છીએ, આમ તો પ્રવેશ હોય જ પણ સંકલ્પ રૂપી કે હવે આ એક્ટિવેટ થાય, ત્યારે વાસુદેવ ભગવાનના સંકલ્પથી વૈરાટ પુરુષ છે એ સજીવ થયા, એક્ટિવેટ થયા, લાઈવ થયા. સચ વૈરાજ પુરુષ સ્વસૃષ્ટાસુ સ્વસૃષ્ટા સ્વ સ્વ સ્વશેત યત તેન નારાયણ યતિ પ્રોચ્યતે નિગમાદિભિ. અને વિરાટ નારાયણને વિશે, વિરાટને વિશે જ્યારે પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો, અને એ પુરુષોત્તમ નારાયણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્માંડને વિશે પ્રવેશ થયો, અને બ્રહ્માંડને વિશે પ્રવેશ થયો એટલે વાસુદેવ છે એ નારાયણ કહેવાયા. કેમ, તો કે વિરાટ નારાયણ છે ગર્ભોદક જળ, એમને વિશે પોઢ્યા છે. અને એ જળ એમને વિશે વિરાટ નારાયણનું શરીર, એટલે આપણે શેષશાયી સ્વરૂપ જે જોઈએ છીએ એ કણો. વેદાદિક શાસ્ત્રોને વિશે કહ્યું છે આપો નારા ઇતિ પ્રોક્તા, એમાં જે ગર્ભોદક જળ છે એને નાર કહેવાય, અને એમાં થકી જે પ્રગટ થયા નરસુનવહ એ વિરાટ, અને એમને વિશે જે વ્યાપીને રહ્યા અયનમ તસ્ય હતાહ પૂર્વમ તેન નારાયણ સ્મૃતઃ, એમને વિશે જેમનો પ્રવેશ અનુપ્રવેશ એને નારાયણ કહેવાય. ભગવાનનો પ્રવેશ થયો વિરાટ નારાયણને વિશે, અને વિરાટ નારાયણ છે સજીવ થયા એટલે પુરુષોત્તમ નારાયણ એમને પણ જે નારાયણ કહેવાય છે એમના આધારે, અને વિરાટ છે એમને પણ નારાયણ કહેવાય છે, આવી રીતે નારાયણ કહેવાય છે. દરેકને વિશે વ્યાપીને, આનો સીધો અર્થ એટલો કે દરેકને વિશે વ્યાપીને રહ્યા છે એટલે નારાયણ. નારેશુ અયનમ ઇતિ. એ વિરાટ નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, જે રજોગુણમાંથી પ્રગટ થયા. એ વિરાટ નારાયણના હૃદય કમળમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, જે સત્વગુણાત્મક હતા, જે સત્વગુણ એમનો પ્રધાનપણે. અને એ વિરાટ નારાયણના લલાટમાંથી પ્રકૃતિમાંથી ભગવાન શંકર પ્રગટ થયા, જે તમોગુણધારી હતા, તામસ પ્રધાન હતા. આ ત્રણેય જે દેવતાઓ પ્રગટ થયા એ ત્રણેય દેવતાઓ સગુણ મૂર્તિ કહેવાય ભગવાનની, કારણ કે માયાના ગુણોએ સહિત છે એટલે સગુણ, ભગવાન માયાના ગુણોથી રહિત છે એટલે નિર્ગુણ, અને આ ત્રણેય દેવતાઓ માયાના ગુણથી સહિત છે એટલે સગુણ કહેવાય. એતેભ્ય એવ સ્થાનેભ્ય તિસ્ર આસંશ્ચ શક્તયઃ, અને એ જ ત્રણેય સ્થાનોમાંથી એટલે કે નાભિકમળમાંથી, હૃદય કમળમાંથી અને પ્રકૃતિ લલાટમાંથી પાછી ત્રણ શક્તિઓ ઉત્પન્ન થઈ. એમાં તામસા અહંકારમાંથી એટલે તમોગુણમાંથી જે શક્તિ પ્રગટ થઈ એમનું નામ દુર્ગા. દુર્ગા એટલે અંબિકા, જે આપણે શંકર ભગવાન પાર્વતીજી, શંકર ભગવાનના પત્ની ભવાની કહેવાય. એ તમોગુણમાંથી પ્રગટ થયા એટલે શંકર ભગવાન, એ પણ તમોગુણમાંથી પ્રગટ થયા અને એમના માટે એક શક્તિ પ્રગટ કરી એમનું નામ દુર્ગા. રજોગુણમાંથી એક શક્તિ પ્રગટ થઈ એટલે કે નાભિકમળમાંથી શક્તિ પ્રગટ થઈ એમનું નામ સાવિત્રી, એ બ્રહ્માણી. અને હૃદય કમળમાંથી સત્વગુણ પ્રધાન એવી એક શક્તિ પ્રગટ થઈ એટલે લક્ષ્મીજી શ્રી, એ સર્વ વસ્ત્ર અલંકારથી સુશોભિત એવા આ ત્રણેય શક્તિઓ, શક્તિ સ્વરૂપા એ ભગવાનની ઈચ્છાથી વિરાટ નારાયણના જે તે સ્થાનમાંથી ગુણોએ સહિત એ પ્રગટ થયા. લક્ષ્મીજી છે વિરાટનારાયણમાંથી પ્રગટ થયા, બ્રહ્માણી એટલે સાવિત્રી છે એ પણ વિરાટનારાયણમાંથી પ્રગટ થયા, અને દુર્ગાદેવી એટલે પાર્વતીજી એ પણ વિરાટનારાયણમાંથી પ્રગટ થયા. ત્રણેય દેવતાઓ વિરાટનારાયણમાંથી પ્રગટ થયા. એટલે ક્યારેક આપણે કહીએ બ્રહ્માજીને અજ, એટલે અજન્મા. અજન્માનો અર્થ એવો છે કે જેવી રીતે એક સામાન્ય મનુષ્યનો જન્મ થાય એવી રીતે એમનો જન્મ નથી થયો એટલે અજ કહેવાય. ન જાયતે ઇતિ અજ, જેનો જન્મ નથી થતો એ અજ. હા, એવું પણ કહેવાય કે શંકર ભગવાનને કોઈ માતા નથી ને પિતા નથી, પણ છે વિરાટનારાયણ એના માતા પિતા બધું, એમાંથી પ્રગટ થયા એટલે એ જ કહેવાય. બ્રહ્માજીના માતા પિતા એટલે વિરાટનારાયણ, વિષ્ણુ ભગવાનના માતા પિતા એટલે વિરાટનારાયણ. આગળ કહેશે એ પણ. આ ત્રણેય જે શક્તિઓ છે વિરાટનારાયણની આજ્ઞાથી બ્રહ્માદિક જે ત્રણેય દેવતાઓ થયા એમને એમને પ્રાપ્ત થઈ. એટલે દુર્ગાદેવી છે એ રુદ્ર શંકર ભગવાનને પ્રાપ્ત થયા, સાવિત્રીજી છે એ બ્રહ્માજીને પ્રાપ્ત થયા, અને લક્ષ્મીજી છે એ વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત થયા. હવે બંનેની જોડી થઈ, અને એમાંય પાછી કે જે દુર્ગાદેવી હતા એમના થકી એમના અંશમાંથી હજારો શક્તિઓ પ્રગટ થઈ. સાવિત્રીજીના અંશમાંથી પણ એવી જ રીતે હજારો શક્તિઓ પ્રગટ થઈ અને લક્ષ્મીજીના અંશમાંથી પણ એવી રીતે હજારો શક્તિઓ પ્રગટ થઈ. હવે એ જે શક્તિઓ છે એમનું વર્ણન અહીંયા નથી કર્યું, પણ આવી રીતે એમાંથી અનંત શક્તિઓ પ્રગટ થઈ એટલે આપણે એમ કહી શકીએ કે જે દેવી ભાગવત છે એના આધાર ઉપર જેટલી પણ દૈવી શક્તિઓ છે એ બધી જ એમાંથી પ્રગટ થઈ હશે, એમના અંશમાંથી પ્રગટ થઈ એવી હજારો શક્તિઓ એ દુર્ગાદેવી, લક્ષ્મીજી અને સાવિત્રીજી એમના એક અંશમાંથી પ્રગટ થયા. એમની સાથે સાથે બ્રહ્માજી છે, એમણે દુસ્સહા પ્રમુખાંશ ચાસન અંશે નૈવ શ્રિયો મુને તત્રાદિતો યો બ્રહ્મા સિદ્ધ વૈરાજ નાભિ પદ્મતઃ એકારણવે તદબ્જસ્થ સકંચિદપિ નેક્ષત વિસર્ગ બુદ્ધિમ અપ્રાપ્તો નાત્માનમ ચ વિવેદસઃ કોહમ કૃત ઇતિ ધ્યાયન દિદૃક્ષત કજાશ્રયમ. આટલું સર્જન થયું એમાં જ્યારે બ્રહ્માજીનું સર્જન થયું, પહેલી વખતે નાભિકમળમાંથી બ્રહ્માજી સર્જન થયા ત્યારે બ્રહ્માજીને કંઈ જ્ઞાન નહોતું, કંઈ ખબર નહોતી. એટલે બ્રહ્માજીએ વિચાર કરવા માંડ્યો કે આજુબાજુમાં જોયું તો એમને માત્ર ને માત્ર જળ સિવાય કંઈ નહીં દેખાણું, કારણ કે ગર્ભોદકના જળ અને વિરાટ નારાયણના નાભિકમળમાંથી પ્રગટ થયા ચારેય બાજુ જળ સિવાય કંઈ ન દેખાય. એક કમળ છે ને કમળમાં એ પ્રગટ્યા છે એટલે કમળ દેખાય અને બાકી જળ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. બ્રહ્માજીને વિચાર થયો કે હું કઈ જગ્યાએ છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, મારે આ જાણવું જોઈએ. અને બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ કમળ છે એ જ જો આધાર છે તો આમાં કમળમાં હું છે ને કમળના મૂળ ક્યાં સુધી જાય છે તો આમાં કંઈક જાણવા મળશે એમ. એટલે એના મૂળ સુધી જવાનો એણે પ્રયાસ કર્યો. બ્રહ્માજી છે એ નાળમાં અંદર ઉતર્યા, નાળમાં અંદર ઉતરાને બધે જોતા જાય. હવે નાળમાં તો પછી શું હોય, જે હશે એ પરાગ્રહ જ્ઞાન તેને એવું બધું હોય એટલું હોય, એમ બીજું શું હોય બ્રહ્મા કમળના નાળમાં તો. અને એ છેક સુધી ગયા એવું કહેવાય છે, બ્રહ્માજી પોતાના 100 વર્ષ સુધી એ નાળને વિશે ચાલ્યા પણ કાંઈ નાળનો અંત આવ્યો નહીં. નાળનો જ્યારે અંત ન આવ્યો તો પુરુષોત્તમ નારાયણ એનો અંત કેવી રીતે આવશે, કારણ કે હજી તો વિરાટ નારાયણને પામી નથી શક્યા. તો વિરાટ નારાયણ એટલે જ વિરાટ કહેવાય છે, વિરાટ એટલે એટલા મોટા કે જે એક જ દ્રષ્ટિમાં ક્યારેય આપણે એને જોઈ શકીએ નહીં, એટલા મોટા. બ્રહ્માજી એ વિરાટ નારાયણ નહીં પણ એ કમળ જે છે એ કમળના નાળના અંતને પણ ન પામ્યા. મહારાજે પણ આ વાત વચનામૃતમાં કહી એ અહીંયા વાસુદેવ મહાત્મ્યની અંદર કહી છે. નાલમ પ્રવિશ્યાદો યાતુ સ્તનમૂલમ ચ વિચિન્વતઃ સંવત્સર શતમ યાતમ 100 વર્ષ ગયા તસ્ય નાંતમ સુસોલભત. એના અંતને બ્રહ્માજી પામી ન શક્યા. ઉર્ધ્વમ પુનઃ ઉપેત્યાથ એટલે પછી બ્રહ્માજી થાકી ગયા. બ્રહ્માજી એમ થયું કે આમાંથી કાંઈ નીકળશે નહીં, પાછા બારા આવ્યા ઉપર આવ્યા. શ્રાંતંશ્ચ નિસસાદસઃ શાંતિથી બેસી ગયા પણ નિસાસો નાખવા માંડ્યા, ઉદ્વેગ થઈ ગયો કે ક્યાં છું, હું કોણ છું, શું છે, કંઈ સમજાતું નથી, ઉદાસ થઈ ગયા. જેમ આપણે ક્યારેક ઉદાસ થઈ જઈએ એમ બ્રહ્માજી પણ ઉદાસ થઈ ગયા. અદૃશ્ય મૂર્તિ ભગવાન નુચે તપ તપ ઇતિ તમ. એ વખતે ભગવાનને બ્રહ્માજી ઉપર દયા આવી અને ભગવાને અદ્રશ્ય રૂપે તપ કરો તપ કરો તપ કરો આવી રીતે ભગવાન બોલ્યા. હવે જે બ્રહ્માજીને કંઈ જ્ઞાન નહોતું એમને તપનું જ્ઞાન નહોતું કે આ તપ એટલે શું, એમ વળી પાછું જોયું આ કોણ બોલે છે, શબ્દ ક્યાંથી આવે છે, પણ કંઈ દેખાય નહીં. પછી ભગવાને બ્રહ્માજીના હૃદયને વિશે પ્રકાશ કર્યો. તત્શ્રુત્વા તત્પ્રકા પ્રવક્તારમ અદૃષ્ટવા ચ સર્વતઃ. ચારેય બાજુ જ્યારે એમણે જોયું અને કંઈ ન દેખાણું ત્યારે આ શબ્દ તપ કરો એવો શબ્દ સાંભળીને ભગવાને એમના હૃદયમાં પ્રવેશ કર્યો. એમને પ્રકાશ થયો કે મારા કોઈક ગુરુ છે અને એ ગુરુ મને ઉપદેશ કરે છે કે તમે તપ કરો, સૃષ્ટિ સર્જવાને માટે તપ કરો. એમ આવો એમને હૃદયમાં પ્રકાશ થયો એવો અર્થ સમજાણો, તપ કરોનો અર્થ આવો એમને સમજ્યા, એ ભગવાનની ઈચ્છાથી સમજ્યા. ગુરુ ઉપદિષ્ટ વત્તેપે દિવ્યમ વર્ષ સહસ્રકમ, પછી હજાર વર્ષ સુધી ભગવાનનો આદેશ, ગુરુનો આદેશ માની અને એમણે દિવ્ય રીતે તપ કર્યું. એમના તપથી પદ્મે તપસ્યતે તસ્મે તપઃ શુદ્ધાત્મને તતઃ, એમના ઉગ્ર તપથી એ તપનો જ્યારે અંત આવ્યો ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને એમને વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા. સમાધિમાં બ્રહ્માજીને વૈકુંઠ ધામ એ પ્રાપ્ત થયું અને વૈકુંઠ ધામના દર્શન થયા, એ ધામ કેવું છે અને ત્યાં બ્રહ્માજીને કેવું દર્શન થયું અને ત્યાર પછી આગળની જે સૃષ્ટિનો ક્રમ છે એ આપણે આવતીકાલની કથામાં લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, પુરુષોત્તમ નારાયણનું ગુણ, ઐશ્વર્ય, સામર્થ્ય, એમનું સ્વરૂપ, એમની સૃષ્ટિ, એમના જે શક્તિઓ, એમનું કાળ આદિક, મહાકાળ આદિક વગેરે શક્તિઓ એ આપણા બધાને યથાર્થપણે જણાય અને એમનો સાક્ષાત્કાર થાય, પુરુષોત્તમ નારાયણનો વિશેષ મહિમા સમજાય એવી કૃપા પુરુષોત્તમ નારાયણ આપણા સૌ ઉપર કરે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે માઇક આકારના ચિંતવન કરનારા છે એ નરકને પામે છે, ઘોર નરકને પામે છે, મધ્યના 49માં વચનામૃતમાં. અને જે ભગવાનના આકારનું ચિંતવન કરે છે તો એ ભગવાનના ધામને પામે છે અને ભગવાનના ધામમાં પાર્ષદ થાય છે. ભગવાનનો આકાર અને માયિક આકાર એ બંનેને વિશે અતિશય ભેદ છે. એવા ભગવાનના દિવ્ય આકાર, ભગવાનનું દિવ્ય સ્વરૂપ, એમનું આપણે દરરોજ ધ્યાન કરીએ છીએ 5 મિનિટ. આજે પણ એ ઘનશ્યામ મહારાજે જે વાગા ધારણ કર્યા છે એમનું આપણે દર્શન કરવું છે, એમનું ધ્યાન કરવું છે. કોણ ભગવાનના ભગત છે એ આવું નિર્ગુણપણાનું ધ્યાન કરાવશે? હે, બેહી ગયા. આજે તમે કરાવશો? ઓકે, આજે મનીષ ભગત છે એ આપણને સૌને ફરીવાર દર્શન કરાવશે. આંખો બંધ કરી, હૃદયને શાંત કરી, મનને સ્થિર કરી અને જે મહારાજનું દર્શન આપણે સવારમાં કર્યું છે એ દર્શન એમને યાદ કરતા જઈએ. મનીષ ભગત છે એ આપણને દર્શન કરાવતા જશે. ઓનલાઈનવાળા ભક્તો છે એ સ્ક્રીન ઉપર જોતા જોતા દર્શન કરતા જાય અને ધ્યાન કરતા જાય. મહારાજે આજે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, સફેદ સુરવાળ અને ઉપર સફેદ જામો ધારણ કર્યો છે, પછી ખેસ નાખેલો છે, ક્રોસ ખેસ નાખેલો છે અને એ પણ સફેદ છે. એમના બંને છેડા છે એ લાલ કલરના છે અને છેડાની નીચે બધી મોતીની હાર છે અને મોતીના હારની અંદર વચ્ચે એક હીરો જડિત કરે છે. મસ્તક ઉપર મારે જે સફેદ પાક ધારણ કરેલ છે, સાફો ધારણ કરેલ છે, સાફાની અંદર હાફ રાઉન્ડમાં ઉપર છોગું છે, છોગો સોનેરી કલરનું છે, સફેદ અને સોનેરી કલરનું છે. બીજું એક સોનેરી કલરનું ફૂલ ધારણ કરેલ છે અને જે પીછું છે મહારાજનું એ કેસરી કલરનું છે અને એમાં એક બ્રોન્ઝ છે. અને કર્ણની અંદર મહારાજે કુંડળ ધારણ કરે છે અને એક ઉપર એકદમ કેસરી કલરનો, ઘાટો કેસરી કલરનો હીરો ધારણ કરેલ છે. ગળાની અંદર ટોપિયું છે અને પછી બીજા 1, 2 અને 3 એવી રીતે હાર છે અને ગુલાબનો હાર ધારણ કરેલ છે. હાથની અંદર, હાથમાં મહારાજે ગુલાબનો ગુચ્છો ધારણ કરેલ છે, ગુચ્છ ધારણ કરેલ છે અને ચરણમાં મહારાજને છડા ધારણ કરેલા છે. સફેદ રૂમાલ ધારણ કરેલ છે, સફેદ રૂમાલની અંદર એક કેરી છે ભરેલી અને નીચે અંદર સોનેરી પીછવાઈ છે. હાથમાં મહારાજે કળા ધારણ કરેલા છે. ડાબા હાથમાં મહારાજે ધારણ કરેલ છે, એમાં વીંટીઓ ધારણ કરેલ છે અને હસ્તકમળમાં ગોળ એક બ્રોન્ઝ ધારણ કરેલું છે. ચરણમાં છડા ધારણ કરેલ છે અને બંને જમણા અંગૂઠામાં મહારાજને વીંટીઓ ધારણ કરેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અત્યારે પવિત્ર માઘ માસ ચાલી રહ્યો છે. 27 તારીખે આ માઘ માસની પૂર્ણાહુતિ થાય છે ત્યારે પૂર્ણાહુતિમાં સમુદ્ર સ્નાન એમનો ઘણો મહિમા હોય છે. બીજું, આપણી જામનગર ખાતે નૂતન શાખા સંસ્થા નિર્માણ પામી છે, ત્યાંથી પૂજ્ય ભંડારી સ્વામી ગોવિંદ સ્વરૂપ સ્વામીનું પણ બધા ભક્તોને ખૂબ ભાવભેરું આમંત્રણ છે કે પૂર્ણાહુતિમાં બધા ભક્તો દ્વારકા સમુદ્ર સ્નાન માટે પધારે અને આપણી જે નૂતન શાખા સંસ્થા એમના દર્શન માટે જામનગર પધારે. તો અહીંથી સંતોએ એવું આયોજન કરેલું છે કે 27 તારીખે પૂનમ છે એટલે દ્વારકામાં ભીડ ખૂબ હોય, તો 28 તારીખે રવિવારે અહીંથી વહેલી સવારે રાત્રે 1:30 વાગે અહીંથી નીકળી જઈએ, સવારે 6:30-7 વાગ્યા આસપાસ દ્વારકા પહોંચી શકાય. ત્યાં આપણું દ્વારકા સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં ફરીથી થોડું ફ્રેશ થઈ અને નાસ્તો સવારનો ત્યાં કરી અને 10:30 વાગ્યા સુધી દ્વારકાધીશ મંદિર, જે બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં દર્શન વગેરે થઈ શકે અને ત્યાર પછી સમુદ્ર સ્નાન માટે દ્વારકાથી 6-7 કિલોમીટર આગળ શિવરાજપુર બીચ છે. શિવરાજપુર જે સમુદ્ર કિનારો છે, ભારતના જે શ્રેષ્ઠ સમુદ્ર કિનારા કહી શકાય, શાંત અને ચોખ્ખો કહી શકાય એવો સમુદ્ર કિનારો, ત્યાં આપણે સમુદ્ર સ્નાન, ઠાકોરજીનો અભિષેક, પૂજ્ય સંતો પણ સાથે પધારશે એટલે સંતોના સાથે આપણને સ્નાનનો લાભ મળશે. ત્યાર પછી ત્યાં બાજુમાં આપણા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમની સ્કૂલ છે, ત્યાં પૂજ્ય ભંડારી સ્વામી બધા ભક્તો માટે બપોરનું ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાના છે અને ત્યાં ભોજન પ્રસાદ કરી અને રિટર્ન જામનગર. જામનગર આપણે મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર સિટીની અંદર જે છે ત્યાં દર્શન અને ત્યાંથી આપણી જામનગર સંસ્થા ત્યાં સાંજનું ભોજન પ્રસાદ અને ત્યાંથી રિટર્ન. પછી જે રીતે સમયની અનુકૂળતા હશે એ રસ્તામાં પ્રસાદીના સ્થાનો આપણે શેખપાટ છે, અલૈયા મોડા, ભાદરા વગેરે જો લઈ શકાશે તો લેશું. એ રીતનું 28 તારીખ અને રવિવારનો દિવસ છે, સવારે 1:30 વાગે અહીંથી પૂજા કરી અને નીકળવાનું થાય અને રાત્રે 9-9:30 કદાચ 10 વાગ્યા સુધીમાં આપણે રિટર્ન અહીંયા થઈ જશું. અને ચર્ચા કરતા હતા કે હરિભક્તોને અનુકૂળતા રહી એટલા માટે સ્લીપર બસની વ્યવસ્થા કરી છે જેથી થાક ન લાગે, સવારે પણ અહીંથી દ્વારકા પહોંચીએ તો આરામ પૂરેપૂરો થઈ જાય. એટલે એક સીટના ભાડું વગેરે બધું ત્યાંની ટિકિટ કે બીજા ટોલ નાકાની ચાર્જીસને બધું ગણતરી કરતાં 500 રૂપિયા એક સીટના થાય છે. એ આપણે અહીંયા નોટિસ બોર્ડ ઉપર પણ વિગતવાર માહિતી મૂકશું. તો ખાસ બધા ભક્તો ફેમિલી સાથે જોડાઈ શકશે, મહિલા ભક્તો, બાળકો, પુરુષો બધા જ જોડાઈ શકશે અને વિશેષ આનંદ તો એ છે કે પૂજ્ય સંતો પણ આપણી સાથે જોડાશે. એટલે આપણને યાદ છે 1-1.5 વર્ષ પહેલાં આપણે ગઢપુર સંતો સાથે સ્નાન વગેરે કરવા માટે દર્શન કરવા ગયા હતા, ખૂબ આનંદ આવ્યો હતો. તો બધા ભક્તો ખાસ જોડાય અને અહીંયા ન હોય એ ભક્તોને યાદી કરે પોતાના મિત્ર સર્કલ ગ્રુપમાં. તો આ રીતનું 28 તારીખનું આયોજન છે. ઓફિસમાં આપણે નામ નોંધાઈ શકશે, મહિલા ભક્તો છે એ ત્યાં મહિલા મંડળમાં નામ નોંધાય છે તો ત્યાં નોંધાવી શકશે.